વાલા ભક્તજનો, ધનુર્માસના પરમ પવિત્ર કાળમાં શ્રી વાસુદેવ મહાત્મ્ય ગ્રંથની કથા ચાલી રહી છે. આ કથાના યજમાન એવા પ્રવીણભાઈના સંકલ્પથી એમના ત્રણેય સુપુત્રો મનુજભાઈ, મયંકભાઈ અને કૃણાલભાઈ એ યજમાન પરિવાર વતી વક્તાશ્રી અને પોથીશ્રીનું પૂજન કરવા માટે પૂજ્ય નારાયણ પ્રસાદ સ્વામીને વિનંતી કરું આવી અને સ્વામી પૂજનમાં જોડાશે. આપણે સૌ પણ હૃદયના ભાવથી વક્તાશ્રી અને પોથીશ્રીના પૂજનમાં જોડાઈએ. શ્રી વાસુદેવ વિમલામૃત ધામ વાસં નારાયણં નરક તારણ નામ ધ્યેયં શ્યામં સીતં દ્વિભુજમેવ ચતુર્ભુજં ચ ત્વાં ભક્તિધર્મતનયં શરણં પ્રપદ્યે. સહજાનંદ સ્વામી મહારાજની જય. હરિ કૃષ્ણ મહારાજની જય. સ્વામી નારાયણ ભગવાનની જય. રાજો શુભ શાંત આરદયમાં કલ્યાણકારી હરિ છોજી અક્ષરધામના અધિપતિ પ્રત્યક્ષ સર્વોપરી સર્વે અક્ષર મુક્તને હૃદયમાં સ્નેહ કરીને સ્મરું જેથી હે કરુણાળુ મોહતણુ તો તે દુઃખ જાયે પરુ. ॐ पूर्णमद पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते. न वासुदेवात् परमस्ति किञ्चित् न वासुदेवात् परमस्ति पावनम् न वासुदेवात् परमस्ति देवतम् न वासुदेवात् परमस्ति मङ्गलम्. ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः. શ્રીહરિ કૃષ્ણાય નમો નમઃ. શ્રી પૂર્ણ પુરુષોત્તમાય નીલકંઠાય નમો નમઃ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય, હરિ કૃષ્ણ મહારાજની જય, નર નારાયણ ભગવાનની જય. પરાત પર, અક્ષરથી પણ પર, અનંત કોટી બ્રહ્માંડના અધિપતિ ભગવાન શ્રી સ્વામિનારાયણ, જેમનું જીવન એ હરિવરના રંગથી રંગાયેલું હતું, એવા અક્ષરધામમાં બિરાજિત પરમ પૂજ્ય ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ, જેમનું જીવન આપણા માટે આદર્શરૂપ છે, જેમના જીવનમાંથી નિર્દોષતા નિખાલસતા જરે છે, એવા આપણા પરમ પૂજ્ય ગુરુ મહારાજ સદાય પ્રભુ સ્મરણમાં રત રહેનારા પૂજ્ય લક્ષ્મીનારાયણ દાસજી સ્વામી, પૂજ્ય નારાયણ પ્રસાદ દાસજી સ્વામી, પૂજ્ય સંત વલ્લભદાસજી સ્વામી ઉપરાંત પ્રાતસ્મરણીય તમામ વંદનીય બ્રહ્મનિષ્ઠ સંતો પાર્ષદો, અતિશય મુમુક્ષુ ભાવે કથાનું શ્રવણ કરવા માટે પધારેલા તમામ ભાવિક ભક્તજનો બધાને એતથી જય સ્વામિનારાયણ. મહારાજને અતિશય પ્રિય ધર્મ જ્ઞાન વૈરાગ્ય અને ભગવાનની ભક્તિથી સભર વાસુદેવ મહાત્મ્ય ગ્રંથ એ કથાનું આપણે શ્રવણ કરી રહ્યા છીએ. શાસ્ત્રીજી મહારાજના અતિશય કૃપાપાત્ર કલ્યાણજી બાપા કામલિયા રાચીવાળા, એમના શુભ સંકલ્પથી એમની સ્મૃતિમાં દીકરા પ્રવીણભાઈ, એમના શુભ સંકલ્પથી એમના દીકરા મનોજભાઈ, કૃણાલભાઈ, મયંકભાઈ, કે જેઓ ધનુર્માસની આ કથામાં સવાર અને સાંજે પણ ત્યાં તરવડાથી પૂજ્ય હરિસ્મરણદાસજી સ્વામી કથા કરે છે, એ કથાના યજમાન પદે વિરાજિત છે. આપણે સૌ કોઈ આ કથાનું શ્રવણ કરી રહ્યા છીએ. ગઈકાલે શું વાત આવી હતી? સંસારમાં જળ કમળવત કઈ રીતે રહેવું, સંસારમાં રહીને પણ ભગવાનની ભક્તિ આપણે કઈ રીતે કરી શકીએ, પ્રવૃત્ત એવા નિવૃત્ત એવા, ગૃહસ્થ ભક્ત હોય કે ત્યાગી સંત, કોઈ પણ આશ્રમમાં રહ્યા હોય, સંપૂર્ણ જે પણ કઈ કર્મ કરીએ છીએ એ 100% ભગવાનના સંબંધે સહિત સંપૂર્ણ રીતે ભગવાનને રાજી કરવા માટે થાય, કોઈને દેખાડવા માટે નહીં, માને કરીને નહીં, ઈર્ષ્યાએ કરીને નહીં, રાગનું પોષણ કરવા માટે નહીં, કેવળ ને કેવળ ભગવાનને રાજી કરવા માટે થાય તો એ કર્મ નિર્ગુણ થઈ જાય છે. ગઈકાલે આપણે વાસુદેવ મહાત્મ્યમાંથી મહારાજ આપણને જે ભગવાન ભજવાની રીતિ બતાવે છે એનું આપણે શ્રવણ કર્યું. બ્રાહ્મણના વેશમાં રહેલા નર નારાયણ ભગવાનના દર્શન કરવા માટે નારદજી આવ્યા. અતિશય વિસ્તારપૂર્વક ભગવાનને બધી વિધિ કરતા જોયા નારદજીને અતિશય આશ્ચર્ય થયું છે. પ્રશ્નનું સમાધાન મેળવવા માટે નારદજી ભગવાનની નજીક આવ્યા. ભગવાન પાસે આવ્યા એટલે દેવ સંબંધી જપ ઇત્યાદિક વિધિ હોય, પિતૃ સંબંધી તર્પણ ઇત્યાદિક વિધિ પૂર્ણ કરી ભગવાન નર નારાયણે શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે નારદજીનું સ્વાગત કર્યું છે. એમના હાથ પકડ્યા, પાદ્ય નારદજીના ચરણ ભગવાને ધોયા. ભગવાન વિધિ કરતા હતા એ જોઈને તો આશ્ચર્ય થયું, પણ જે ભગવાનને નારદજી સર્વાંતર્યામી માને છે, તમામના માતા પિતા માને છે, જેને પોતે ભગવાન માને છે, એ ભગવાને પોતાના ચરણ ધોયા એટલે વધારે આશ્ચર્ય થયું. નારદજી પ્રશ્ન પૂછે છે, હે ભગવાન, તમે આ શા માટે કરો છો? નારદ ઉવાચ, વેદેષુ સ પુરાણેષુ સાંગોપાંગેષુ ગીયસે ત્વમેવ શાશ્વતો દાતા નિયંતા મૃતમચ્યુત ત્વં વિધાતા ચ સતતં ત્વયિ સર્વમિદં જગત ચત્વારો યાશ્રમાદેવ સર્વે સર્વાશ્ચ કર્મવિ. નારદજી ભગવાનને કહે છે, હે પ્રભુ, હે અચ્યુત પરમાત્મા, તમામ પુરાણોમાં આપણને એમ થાય કે પુરાણોમાં ને વેદોમાં શું આવતું હશે. નારદજી કહે છે, તમામ પુરાણોમાં સાંગો પાંગેશુ વેદેશુ, વેદના છ અંગ છે, શિક્ષા, વ્યાકરણ, કલ્પ, જ્યોતિષ, છંદ અને નિરુક્ત. આ છ અંગોએ સહિત વેદોમાં, અંગ એટલે કે વેદોને જાણવા હોય તો આ પ્રોસેસમાંથી પસાર થઈએ, શિક્ષા, વ્યાકરણ, કલ્પ, જ્યોતિષ, છંદ અને નિરુક્ત, આટલું ભણીએ એટલે વેદોનું તાત્પર્ય, વેદોમાં જે કહેવાયું છે એ આપણને સમજાઈ જાય, યથાર્થ રીતે સમજાય, નહીતર તો અર્થના અનર્થ થાય. અને શાસ્ત્રને ગાય એવા છે, જે બાજુ દોરવા હોય તે બાજુ દોરાઈ જાય. એટલા માટે મહારાજે વચનામૃતમાં કહ્યું કે શાસ્ત્રનું શ્રવણ હંમેશા સદગુરુ થકી કરવું, સદપુરુષ થકી કરવું. શિક્ષાએ આ છ અંગોએ સહિત તમામ વેદો ત્વમેવ ગીયસે, તમારા જ ગુણગાન ગાય છે. કેવા ગુણગાન? તો તમે જ શાશ્વત છો, તમે જ આ પૃથ્વી ઉપર જેટલા જીવ પ્રાણી માત્ર છે એના ધાતા, એને ધારણ કરનારા છો, તમે જ એ સૌ સર્વભૂત પ્રાણી માત્રના નિયંતા. જે વ્યક્તિ જેવું કર્મ કરે એવું એને ફળ આપો છો. ત્વમ વિધાતા, તમે જ વિધાતા છો, વિશેષપણે જગતને ધારણ કરીને રહેલા છો. એટલે કે હે પ્રભુ, બ્રહ્માજી, વિષ્ણુ ભગવાન અને શિવજી ઉત્પત્તિ સ્થિતિ અને પ્રલય કરે છે, પરંતુ તમારી આપેલી શક્તિ દ્વારા કરે છે. એટલે વિશેષપણે તો તમે જ આ જગતની ઉત્પત્તિ સ્થિતિ અને પ્રલયના કરનારા છો. આ સમગ્ર જગત એ તમારી અંદર રહેલું છે. ચાર આશ્રમમાં રહેલા લોકો, ચારે વર્ણના લોકો પોતપોતાના કર્મો દ્વારા એ પરમાત્મા તમારું જ પૂજન કરે છે. એક વાત છે કે કોઈ કદાચ ડાયરેક્ટ પૂજન ન કરતું હોય, પરંતુ એ કોઈ પણ પ્રકારની મૂર્તિ દ્વારા નાના મૂર્તિ સમાસ્થિતામ કોઈ આ અવતારની પૂજા કરે, કોઈ બીજાની પૂજા કરે, તો કોઈ ત્રીજાની કરે, કોઈ આ આકારે ભગવાનની પૂજા કરે, કોઈ બીજા આકારે બીજી મૂર્તિમાં રહેલા ભગવાનની પૂજા કરે, પરંતુ સર્વ કર્મ સમારાધ્ય એ તમામ પૂજા તમામ અવતારોની અંદર તમામ મૂર્તિઓની અંદર અંતર્યામીપણી રહેલા એવા તમારી જ પૂજા થાય છે. અને આ તો શાસ્ત્રનો સિદ્ધાંત છે કે સર્વ કર્મ સમારાધ્ય કોણ છે? સૌના અંતર્યામી એવા ભગવાન છે. સૃષ્ટિની અંદર અનેક દેવી દેવીઓની પૂજા થાય છે, પરંતુ એમના અંતર્યામી પણ રહેલા એ ભગવાન કોઈ દેવનું પૂજન કરે તો એ પૂજનનું ફળ તો કર્મફળ પ્રદાતત્વે કોઈ દેવ કે દેવી પાસે નથી. કર્મફળના પ્રદાતા અક્ષર પર્યંત કોઈ નથી. કર્મનું ફળ એ તો એક ભગવાન જ આપે છે, અને એટલા માટે જ ભગવાન સર્વ કર્મ સમારાધ્ય છે. શરીર નહીં, પરંતુ હંમેશા શરીરનું જ પૂજન થાય છે. એટલે નારદજી કહે છે, હે ભગવાન, ચારે આશ્રમમાં રહેલા લોકો, ચારે વર્ણના લોકો એ તમારું જ અંતે તો પૂજન કરે છે, તમને જ ભજે છે. પિતા માતા ચ સર્વસ્ય દેવતમ ત્વમ હિ શાશ્વતમ કમ ત્વમ ચ યજસે દેવમ પિતરમ વાનવિદ્મહે. હે ભગવાન, તમે જ સર્વના માતા છો, તમે જ સર્વના પિતા છો, તમે જ દેવના દેવ છો. મને એ ખબર નથી પડતી કે તમે કોનું પૂજન કરો છો, તમે કયા દેવનું તર્પણ કરો છો, તમારે કયા પિતૃઓની પૂજા કરવાની હોય. મહારાજ માળા ફેરવતા હતા સુરા ખાચર આવ્યા. મહારાજને માળા કરતા જોયા, સુરા ખાચરે પ્રશ્ન કર્યો કે મહારાજ, તમે કોની માળા ફેરવો છો? નિયમ ચેષ્ટામાં આવે ને, સુતા સુતા રે માળા માગી લઈને જમણે હાથે રે, નિત્ય ફેવે ચિત દઈને ભૂલ ન પડે રે. એ કડી આવે ત્યારે આપણને એમ થાય કે આપણે તો અત્યારે મહારાજના નામની માળા ફેરવીએ છીએ, મહારાજ કોના નામની માળા ફેરવતા હશે? સુરા ખાચરે પ્રશ્ન કર્યો કે મહારાજ, તમે કોના નામની માળા ફેરવો છો? મહારાજે કહ્યું કે અમને જે સર્વસ્વ માની સર્વ કરતા હતા, સર્વ અંતર્યામી અમને જાણીને સર્વ વાસનાઓથી રહિત થઈને ધર્મ જ્ઞાન વૈરાગ્ય મહાત્મ્ય જ્ઞાને સહિત ભક્તિ આ એકાંતિક ભાગવત ધર્મ એનો પોતાના જીવનમાં આત્મસાત કરી અને જે અમારું ભજન કરે છે, જે અમારા નામની માળા ફેરવે છે ને, એવા ભગતની અમે માળા ફેરવીએ છીએ. નારદજી કહે છે કે ભગવાન, આકાશાત પતિતોયમ પતિતમ તોયમ સમુદ્રમ પ્રતિ ગચ્છતિ સર્વ દેવ નમસ્કારઃ કેશવમ પ્રતિ ગચ્છતિ. આકાશમાંથી વરસાદ વરસે અને પાણીનું બૂંદ એ પૃથ્વી ઉપર આવે, વાયા વાયા થતું થતું એ કોના તરફ ગતિ કરે છે? સમુદ્રમ પ્રતિ ગચ્છતિ, સમુદ્ર તરફ જે ગતિ કરે છે. એવી જ રીતે આ દુનિયાની અંદર સર્વ દેવ નમસ્કાર, કોઈ પણ દેવને નમસ્કાર કરીએ, પરંતુ એ તમામ દેવોને કરેલા નમસ્કાર કેશવમ પ્રતિ ગચ્છતિ. અંતે તો તમને જ સૌ કોઈ નમસ્કાર કરે છે, પણ હે ભગવાન, તમે કોને નમસ્કાર કરો છો? હવે જે ભગવાન નારાયણ ઉત્તર આપવાના છે એ ખૂબ જ રહસ્યાત્મક છે. એ પહેલા આપણે જે ગ્રંથમાં જે મૂળ પ્રશ્ન હતો એને યાદ કરી લઈએ. મૂળ પ્રશ્ન શું હતો? આત્યંતિક કલ્યાણનો. કાર્તિક સ્વામીને સાવરણી ઋષિએ પ્રશ્ન કર્યો હતો, જીવાત્માનું આત્યંતિક કલ્યાણ સહેલાઈથી બધા કરી શકે એવું કઈ રીતે થાય? જવાબમાં કાર્તિક સ્વામી એવું કહ્યું કે દેવતાઓનું આરાધન કરો. અરે દેવતાઓ પણ ઘણા બધા છે, કોના પગ પકડવા? ત્રણ લેયર છે. કાર્યરૂપ 14 લોકનું આ બ્રહ્માંડ છે. ઉપર સૌથી ઉપર લોક સત્યલોક, જ્યાં બ્રહ્માજી રહ્યા છે, એની ઉપર એના પણ કારણ એવા વિરાટ છે. પ્રધાન પુરુષ અને મૂળ પ્રકૃતિને મૂળ માયા છે એ બીજું લેયર, કારણ રૂપે કાર્યના પણ એ કારણ અને સર્વના કારણ રૂપે અક્ષરાધિપતિ પૂર્ણ પુરુષોત્તમ નારાયણ રહ્યા છે. જો કાર્યની કહેતા કે 14 લોકમાં બ્રહ્માંડમાં રહેલા કોઈની પણ ઉપાસના કરીએ વિપરાર્થ કાળ પર્યંત આયુષ્ય છે. બ્રહ્માજીની ઉપાસના કરી હોય તો એટલા ફળની પ્રાપ્તિ થાય ને એ પણ અંતે તો અવિનાશી ફળની પ્રાપ્તિ ન કરાવે, માટે એની પણ મારે ઉપાસના નથી કરવી. મૂળ પ્રકૃતિને મૂળ માયા એ પણ આત્યંતિક પ્રલય થાય ત્યારે અક્ષરના એક તેજમાં, એક રોમના એક તેજમાં લીન થઈ જાય છે, માટે એની પણ મારે ઉપાસના નથી કરવી. જે ભગવાન ઉપનિષદો દ્વારા પ્રતિપાદ્ય નારાયણ તત્વ પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ છે એની તમે ઉપાસના કરો, એવું કાર્તિક સ્વામીએ કહ્યું. હવે ઉપાસના એટલે શું? ઉપાસના કરવાની વાત તો થઈ, પણ ઉપાસના એટલે શું? સંતો જ્યારે ઉપાસનાનો અર્થ કરે ને આપણે સમજીએ ત્યારે એમ થાય કે આપણે મહારાજની પૂજા કરીએ છીએ, મહારાજના નામનું સ્મરણ કરીએ છીએ, આ બધું કરીએ છીએ, પણ જ્યારે ઉપાસનાના અર્થને સમજીએ ને ત્યારે એમ લાગે કે આપણે કાંઈ કરતા જ નથી, હજી તો કેટલોય કરવાનું આપણે બાકી છે. ઉપાસના એટલે શું? ઉપાસના એટલે ઉપ એટલે નજીક અને આસન એટલે બેસવું, ભગવાનની નજીક બેસવું. કથા પૂરી થાય, એક આસન ગોતી સિંહાસન પાસે ભગવાનની પાસે આસન નાખીને ઉપાસના થઈ ગઈ, એવો અર્થ નથી. ઉપાસના એટલે કે આપણા જીવને ભગવાનની નજીક બેસાડવો. ભગવાનની નજીક બેસીને કરવાનું શું? ભગવાનની અંદર તદાત્મની નિરતેય ઉપનિષદ સુધર્માસ્તે મય સંતુ તે મય સંતુ, કેનોપનિષદની અંદર આ મંત્ર છે. તદાત્મની તે ભગવાનની અંદર નિરતે સદાયને માટે નિરત થઈને રહેલા ઉપનિષદ બોધિતા ધર્મ, ઉપનિષદોની અંદર ભગવાનના જે કલ્યાણકારી ગુણો રહ્યા છે, કલ્યાણેકતાન સદાયને માટે ભગવાન આ પૃથ્વી ઉપર આવે, અક્ષરધામની અંદર બિરાજિત હોય, ભગવાનને કેનું તાન છે, કેનો વેગ ભગવાનને છે? તો કે કલ્યાણેકતાન. તાન એટલે વેગ. સદાયને માટે જીવાત્માનું આત્યંતિક કલ્યાણ કઈ રીતે થાય એનું ભગવાનને તાન છે. કલ્યાણ એકતાન હે પ્રત્યનિકત્વ તમામ કામ ક્રોધ લોભ મોહ મદ મત્સર આશા તૃષ્ણા ઈર્ષ્યા છળ કપટ અહંકાર દંભ, આ તમામ ત્યાજ્ય અધર્મ સર્ગના દોષો, એ તમામ દોષોના ભગવાન વિરોધી છે. ભગવાન સત્ય સ્વરૂપ છે, જ્ઞાન સ્વરૂપ છે, આગળ આવશે. આ તમામ ભગવાનના ઉપનિષદોની અંદર જે ગુણો કહ્યા છે ને એ ગુણોનો આપણા જીવાત્મામાં આવિર્ભાવ કરવો, એટલે કે જેવા ભગવાન નિર્દોષ છે, શુભ અશુભ એક પણ પ્રકારનું કર્મ ભગવાનને બંધન નથી કરી શકતું, એવા ગુણો આપણા જીવનમાં આત્મસાત કરવા. આપણે તો ઉપાસના એટલે માળા ફેરવતા હોઈએ, પૂજા કરતા હોઈએ, આપણને એમ થાય કે આપણે મહારાજની ઉપાસના કરીએ છીએ. પણ જ્યારે એમ આવે કે ભગવાન જેવા નિર્દોષ છે, ભગવાનની અંદર જેમ હે પ્રત્યે નિકત્વ નામનો ગુણ છે, એ ગુણ આપણા જીવમાં જ્યાં સુધી ન આવે ત્યાં સુધી ઉપાસના આપણે ન કરી કહેવાય. આ અર્થ જ્યારે સંતો પાસે જાણીએ ને ત્યારે એમ થાય કે નહીં, આપણે જે કરીએ છીએ એમાં ખૂબ અધૂરા છીએ. અને એટલા માટે શાસ્ત્રીજી મહારાજને એમ થતું હોય ને, સ્વામી તો જોકે પૂર્ણ હતા તોય સ્વામી કેવું અનુસંધાન રાખતા, હું અધૂરો છું, હું અધૂરો છું. કારણ કે ભગવાન જેવા ત્યાજ્ય દોષોના વિરોધી છે. પોસિબલ છે કે આપણામાં એટલું બધું તો આવી શકે નહીં, એટલા માટે હું અધૂરો છું, હું અધૂરો છું. સ્વામી કહે કે રોજ મને આ અનુસંધાન રહે છે. ત્યારે ભગવાનના ઉપાસના એટલે ભગવાનની અંદર જે કલ્યાણકારી ગુણો રહેલા છે એ આપણા જીવાત્માની અંદર આવિર્ભાવ કરવો, આપણા જીવાત્મામાં એ ગુણોનો સાક્ષાત્કાર કરવો. બાકી શરીરથી તો આપણે ભગવાનની નજીક હોઈએ, પણ એ ગુણો જ્યાં સુધી ન આવ્યા હોય ત્યાં સુધી ભગવાનની જેવી ઉપાસના, મહારાજ આપણી પાસેથી જેવી અપેક્ષા રાખે છે એવી ઉપાસનાની દ્રઢતા આપણા જીવનમાં ન થઈ કહેવાય. વળી પાછો પ્રશ્ન થાય કે એ દિવ્ય ગુણો આપણા જીવનમાં મેળવવા માટે આપણે શું કરવું જોઈએ, પુરુષ પ્રયત્ન દ્વારા એમાં કેટલું સાધ્ય છે, અને ભગવાનની કૃપા એ કેટલી એમાં ભળે છે. સારંગપુરના 11મા વચનામૃતમાં આ વાત આવે છે. પુરુષ પ્રયત્ન કરીને કેટલું થાય છે અને પરમેશ્વરની કૃપા વતે કરીને કેટલું થાય છે, ત્યારે મહારાજે ખૂબ સરસ ઉત્તર કર્યો. પાંચ વાના આપણને સૌ કોઈને એમાં દેખાડ્યા છે, કોઈને યાદ છે? પુરુષ પ્રયત્ન વતે કરીને કેટલું થાય? બરાબર છે. એમાં પાંચ જે સાધન પુરુષ પ્રયત્ન કરીને જે દેખાડ્યા છે ને, યાદ રાખવા જેવા છે. મહારાજ કહે કે સદગુરુ અને સત્શાસ્ત્રના વચને કરીને દ્રઢ વૈરાગ્ય, બીજું દ્રઢ આત્મનિષ્ઠા, ત્રીજું અતિશય શ્રદ્ધા, ચોથું અહિંસાદિક ધર્મ, અને પાંચમું બ્રહ્મચર્ય. આ પાંચ વાના એ મહારાજ કહે પુરુષ પ્રયત્ન કરીને સાધ્ય છે. આ દુનિયાની અંદર જે પણ માણસો જન્મે છે એ આ પાંચ પ્રકારના વાના તો પરમેશ્વરની કૃપા ન હોય, પણ આ તો આપણે જ પ્રયત્ન કરીને આપણા જીવનની અંદર આત્મસાત કરવાના છે. આ પાંચ પ્રકારના પુરુષ પ્રયત્ન દ્વારા આપણા જીવનમાં આ ગુણો આત્મસાત કરીએ તો મહારાજ કહે આવી રીતે જે પ્રયત્ન કરીને ગુણો આત્મસાત કરે છે એના ઉપર જ ભગવાનની કૃપા થાય છે, અને જ્યારે પરમેશ્વરની એવી કૃપા થાય છે ત્યારે એ એવો એકાંતિક ભક્ત થાય છે. એકાંતિક ભક્ત થાય છે એટલે એનું આત્યંતિક કલ્યાણ થાય છે. એટલે કે નિરંજન પરમમ સામ્યમ ઉપેતી, અંજન એવી માયા થકી પોતે રહિત થઈ અને પરમમ સામ્યમ ઉપેતી ભગવાનના જેવા ગુણો છે. એટલે કે મહારાજે ત્યાં કહ્યું છે વચનામૃત, ઘરે જઈને એકવાર આપણે વાંચન કરીએ, કે જેવી રીતે ભગવાન શુભ કર્મે કરીને બંધાતા નથી, અશુભ કર્મે કરીને બંધાતા નથી, એવી જ રીતે પુરુષ પ્રયત્ન કરીને જે આ ગુણો આત્મસાત કરે એની ઉપર પરમેશ્વરની કૃપા થાય, પછી એ ભક્ત પણ ક્યારેય પણ શુભ કર્મે કરીને નથી બંધાતો, કે અશુભ કર્મે કરીને પણ ક્યારેય બંધાતો નથી ને પછી એનું આત્યંતિક કલ્યાણ થાય છે. કાર્તિક સ્વામી કહે છે કે જે પરમાત્મા પૂર્ણ પુરુષોત્તમ નારાયણની ઉપાસના કરે છે એનું આત્યંતિક કલ્યાણ થાય છે. મહારાજ પણ એ જ કહે છે. વાસુદેવ મહાત્મ્ય અને વચનામૃત એમાં સિદ્ધાંતો અલગ નથી. મહારાજે એટલા માટે જ આ ગ્રંથને પસંદ કર્યો છે. પણ એ ઉપાસનાની અંદર પણ પાંચ ગુણો એ પુરુષ પ્રયત્ન કરીને સાધવાના છે, જે મહારાજે આપણને દેખાડ્યા છે. હવે એ ઉપાસના એ આપણે કઈ રીતે કરવી, એ ઉપાસનાની અંદર પણ આપણે કેવી દ્રઢતા કરવી, એ ભગવાન નારાયણ એ પોતાના જીવન દ્વારા નારદજીને હવે જે ઉપદેશ આપવાના છે ને, એ ઉપદેશમાં જ પોતે કેવી ઉપાસના કરે છે એની દ્રઢતા દેખાય છે. એટલા માટે અહીંયા આપણે લિંક કરી. શ્રી નારાયણ ઉવાચ, નૈતદ્રહસ્યં વક્તવ્યં આત્મભૂયં નથાપિ તે મયિ ભક્તિમતે બ્રહ્મન પ્રવક્ષ્યામિ યથા તથં. એતદ રહસ્યમ વર્તતે. ભગવાન નારાયણ કહે છે કે નારદજી, હું કોની પૂજા કરું છું, કયા પિતૃઓનું હું પૂજન કરું છું, એતદ રહસ્યમ વર્તતે. આ તો રહસ્ય છે. અને કેવું રહસ્ય? તો કે આત્મગુહ્યમ, આ ઘરની બાબત છે, ગોપનીય બાબત છે, કોઈને પણ કહેવાય એવી નથી. એતદ રહસ્યમ ન વક્તવ્યમ, આ તો કોઈને પણ કહેવા યોગ્ય વાત નથી. કારણ કે નારદજી સર્વે સર્વા કોને માને છે? ભગવાન નારાયણને. હવે ભગવાન નારાયણને સર્વે સર્વા માને છે. હવે ભગવાન નારાયણ એમ કહે કે મારાથી ઉપર આ છે, તો નારદજીને મનાવવું જોઈએ ને. અને એના માટે નારદજી એવા પાત્ર હોવા જોઈએ. આપણે બાળપણથી લઈ અત્યારે તો મહારાજની ઓળખાણ થઈ છે, ઉપાસના કરીએ છીએ, એટલે દ્રઢ વાત છે. પરંતુ બાળપણથી લઈને કોઈ વ્યક્તિ કોઈ દેવની પૂજા કરતા હોય તો પછી એને મનાવવું કે ભાઈ, દેવને તો ખબર જ હોય કે મારા કરતા ઉપરી આ દેવાધી દેવ છે. કદાચ એ દેવ આવીને મુમુક્ષુને એમ વાત કરે કે મારા કરતા પણ ઉપર આ છે, પણ મુમુક્ષુને મનાવવું તો જોઈએ ને, એનું એટલું લેવલ તો હોવું જોઈએ ને. એટલે ભગવાન કહે છે કે એતદ રહસ્યમ ન વક્તવ્યમ, આ રહસ્ય કહેવા જેવું નથી. અથાપિ તે, છતાં પણ તમને મયી ભક્તિ મતે બ્રહ્મન, તમે મારામાં ભક્તિ વાળા છો, તમે અતિશય પાત્ર થયા છો. નારદજી, હું તમને કદાચ વાત કરીશ. પાત્રતા શું છે કે ભગવાન એવું કહે છે કે નારદજી, તમે પાત્ર થયા છો, હું તમને જે વાત કરીશ કે મારા પણ ઉપરી આ છે, તો તમને એ વાત મનાશે. માત્ર મનાશે એટલું નહીં, તમે પણ એ ભગવાનને હું જેવી રીતે માનું છું એવી રીતે તમે એની ઉપાસના કરી શકશો, એવી રીતે તમે ભજન કરી શકશો. માટે યથા તથમ, જેવી રીતે હું એ ભગવાનની ઉપાસના કરું છું, જેવી રીતે હું એ ભગવાનને માનું છું ને, એવી રીતે પ્રવક્ષ્યામિ, એવી રીતે હું તમને કહીશ. ગોળ ગોળ વાતને હું ક્યારેય પણ નહીં ફેરવું. કારણ કે મયી ભક્તિ મતે તમે પાત્ર થયા છો, તમને મારામાં પૂર્ણ પ્રીતિ છે, નહીતર આ વાત કોઈને કરાય નહીં. ભગવાન શ્રી કૃષ્ણ પણ ગીતાની અંદર એક સરસ વાત કરે છે. યો યો ભક્ત્યા યામ યામ તનુમ શ્રદ્ધયા અર્ચિતુમ ઈચ્છતિ તસ્ય તસ્યેવ અચલામ શ્રદ્ધામ. પછી કંઈક છે, થોડું ભૂલાઈ ગયું. એમાં વાત ભગવાન એવી કરે છે કે કોઈ પણ મનુષ્ય આ પૃથ્વીની અંદર કોઈ દેવ દેવીની પૂજા કરે તો ભગવાન તે દેવ દેવીની અંદર જ એની શ્રદ્ધાને દ્રઢ કરાવે છે. પછી એ વ્યક્તિ, એ મુમુક્ષુ, એ જ્યારે પોતે જે દેવની ઉપાસના કરે છે એને યથાર્થ જાણી લે પછી એને ભગવાન ઉપરનું સ્ટેજ આપે. કારણ કે ભગવાન જાણે છે કે એ જે દેવની ઉપાસના કરે છે એને જે એ યથાર્થ નથી જાણી શક્યો તો એના ઉપર છે એને કઈ રીતે જાણી શકશે. એટલા માટે ભગવાન એની શ્રદ્ધાને એ દેવની અંદર જ દ્રઢ કરાવે છે. એટલે કે જ્યાં સુધી આપણે પાત્ર ન થઈએ ત્યાં સુધી આપણને કોણ સર્વાધિ દેવ છે, કોણ સર્વોપરી છે એ કદાચ વાત સાંભળીએ ને તો પણ મનાય નહીં. કારણ કે આપણે પાત્ર નથી થયા. નારદજી એવા પાત્ર છે. એટલા માટે ભગવાન નારાયણ નારદજીને કહે છે, સત્યમ જ્ઞાનમ અનંતમ યો બ્રહ્મેતિ શ્રુતિ વર્ણિત ત્રિગુણ વ્યતિરિક્તશ્ચ પુરુષો દિવ્ય વિગ્રહ મહાપુરુષ ઇત્યુક્તો વાસુદેવશ્ચ યઃ પ્રભુ નારાયણ ઋષિર્વિષ્ણુ કૃષ્ણશ્ચ ભગવાનિતિ નારાયણ ઋષિર્વિષ્ણુ કૃષ્ણશ્ચ ભગવાનિતિ. હવે ભગવાન નારાયણ જે કોઈને પણ કહેવા યોગ્ય નથી એવું રહસ્ય નારદજીને કહે છે. શું છે? ભગવાન કહે છે કે સત્યમ જ્ઞાનમ અનંતમ યો બ્રહ્મેતિ શ્રુતિ વર્ણિત. ઉપનિષદોની અંદર ભગવાનના સ્વરૂપનું લક્ષણ કર્યું છે, ભગવાનનું સ્વરૂપ લક્ષણ કર્યું છે. કોઈ પણ વ્યક્તિ કે વસ્તુ હોય એના બે પ્રકારના લક્ષણ હોય, એક તટસ્થ લક્ષણ હોય અને એક સ્વરૂપ લક્ષણ હોય. ઊંટ કેવું ભાઈ? રૂપ કેવું એનું? એનો આકાર કેવો? જે રૂપ અને આકારને જણાવે એ તટસ્થ લક્ષણ છે. ઊંટ કેવું? તો કે 18 અંગે વાકું, લાંબી ડોક, લાંબી પૂંછડી. હાથી કેવો? થાંભલા જેવા પગ, સુપડા જેવા કાન, લાંબી સૂંઢ અને પીપડા જેવું પેટ, ટીપણા જેવું એનું મોટું પેટ. આ રૂપ અને આકારને જે જણાવે છે એ તટસ્થ લક્ષણ છે. સ્વરૂપ લક્ષણ શું? તો એક દ્રષ્ટિએ, સ્થૂળ દ્રષ્ટિએ જોતા રૂપ અને આકાર એ હાથીનો છે, પણ એની અંદર કોણ છે? આત્મા છે. આત્મા કેવો છે? સચ્ચિદાનંદ રૂપ છે. એનું સ્વરૂપ લક્ષણ છે. આત્મા એ ક્યારે હાથી જેવો થતો નથી. આત્મા તો સચ્ચિદાનંદ રૂપ છે. એવી જ રીતે ભગવાનનું કેવું સ્વરૂપ છે? રૂપ અને આકાર નહીં, એ તો તટસ્થ લક્ષણ. પણ ભગવાનનું સ્વરૂપ કેવું છે? ભગવાનનું જેમ આત્માનું સ્વરૂપ એ સચ્ચિદાનંદ રૂપ છે એમ ભગવાન કેવા છે? તો ઉપનિષદોની અંદર એ લક્ષણ કરતા સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ એવું કહ્યું. સત્યમ એટલે ભગવાન ત્રિકાળા બાધિત સત્ય છે. ક્યારેય પણ ભૂતકાળમાં, ભવિષ્યકાળમાં અને વર્તમાન કાળમાં ભગવાનને કોઈ પણ વસ્તુ એ બાધ કરી શકતી નથી. ત્રિકાળા બાધિત સત્ય છે, છે અને નથી, છે અને નથી એવું નહીં, છે નથી નથી અને એવું નહીં, છે છે અને છે. સૃષ્ટિનું જ્યારે સર્જન નહોતું થયું ત્યારે જ ભગવાન જેવા અક્ષરધામની અંદર હતા એવા ને એવા ભગવાન સૃષ્ટિનું સર્જન થયા બાદ પણ રહે છે. અને સૃષ્ટિનો પ્રલય થઈ જશે, ઇવન કે ત્યાં સુધી આત્યંતિક પ્રલય થશે તો પણ ભગવાન જેવા છે એવા ને એવા છે. અને બીજા બધાય બદલાતા રહે છે, સતત એમાં પરિવર્તન આવે છે. એટલે ભગવાન સત્ય સ્વરૂપ છે. બીજું લક્ષણ કહ્યું કે જ્ઞાનમ. ભગવાન પોતે જ્ઞાન સ્વરૂપ છે. એટલે કે ભગવાનના સ્વરૂપની અંદર ભગવાનનું આખું સ્વરૂપ જ જ્ઞાન સ્વરૂપ છે. અને ભગવાનના એ સ્વરૂપની અંદર પણ જ્ઞાન નામનો ગુણ છે. સ્વરૂપ કેવું? જ્ઞાન સ્વરૂપ. અને એમની અંદર ગુણ પણ કેવો? જ્ઞાન નામનો ગુણ. યો વેત્તિ યુગપત સર્વમ પ્રત્યક્ષેણ સદા સ્વતઃ. ભગવાન નારાયણ કહે છે કે હે નારદજી, એ ભગવાન કેવા છે? તો એ ભગવાન તમારી અંદર પણ છે ને મારી અંદર પણ છે. કીટથી લઈને અક્ષર પર્યંત તમામના સંકલ્પને, તમામની ગતિને અત્યારે આપણે કથામાં બેઠા બેઠા શું વિચાર કરીએ છીએ, બરાબર સાંભળીએ છે કે નહીં, એ બધું એ ભગવાન જાણે છે. અને કેવી રીતે? તો કહે છે કે પ્રત્યક્ષેણ, આપણે એકબીજાને જેમ પ્રત્યક્ષ રીતે જોઈ શકીએ છીએ એવી જ રીતે એ પ્રત્યક્ષ રૂપે ભગવાન બધું જાણે છે. તો કે આજે જાણતા હતા તે અને કાલે નહીં જાણે એવું બનશે? તો કે નહીં, સદા જાણે છે. ભગવાનમાં આવું ઐશ્વર્ય આવ્યું ક્યાંથી? તો કે સ્વતઃ. ભગવાનને સ્વતઃ સિદ્ધ આ ગુણ છે, એટલે ભગવાનમાં ભગવાનનું સ્વરૂપ આવી રીતે જ્ઞાન સ્વરૂપ છે અને ભગવાનની અંદર આવી રીતે જ્ઞાન નામનો ગુણ છે. વિરમગામ પાટડી બાજુ એક ગામ છે, ત્યાંના દુર્લભ રામ અને કામેશ્વર આ બે ભક્ત બ્રાહ્મણ હતા, ખૂબ બુદ્ધિશાળી. નાની ઉંમરથી પિતાજીએ કાશી અભ્યાસ કરવા માટે મોકલેલા. બુદ્ધિશાળી હતા એટલે 12 વર્ષ સુધી સંસ્કૃતમાં જે પણ કાંઈ ઉપનિષદો, સિદ્ધાંત કૌમુદી, બધું શબ્દ રૂપાવલીથી માંડીને બધો અભ્યાસ કર્યો અને અભ્યાસ પૂર્ણ કરી પોતાના ગામની અંદર પાછા આવ્યા. પાછા આવ્યા એટલે એમના સાંભળવામાં આવ્યું કે આવી રીતે સ્વામિનારાયણ ભગવાન કહેવાય છે, લોકો એને માને છે, એને પૂજે છે. બંનેએ તો એવું નક્કી કરેલું કે કળિયુગની અંદર ભગવાન હોય નહીં, પણ જ્યારે આવું સાંભળવામાં આવ્યું એટલે થયું કે જો ભગવાન કહેવાતા હોય ને તો આપણે એની પરીક્ષા કરીએ. પરીક્ષા કરવા માટે આપણે એની સાથે શાસ્ત્રાર્થ કરીએ અને એના માટે ગઢપુર જવું પડે. બંને નક્કી કર્યું કે ગઢપુર જવું અને શાસ્ત્રાર્થની અંદર સ્વામિનારાયણ ભગવાનને આપણે હરાવી દેવા. જો હરાવી દઈએ તો ભગવાન શાના? બંને નક્કી કરી આવ્યા. અમરેલીમાં પોતાના સંબંધી હતા ત્યાં થોડા દિવસ રોકાયા, ત્યાંથી ગઢપુર આવ્યા. કેલા નદીની અંદર સ્નાન કર્યું અને એ જ્યારે સ્નાન કરતા હતા ત્યારે મહારાજના સ્મરણ સાથે સંતો અને ભક્તો એ પણ કેલા નદીમાં સ્નાન કરતા હતા. મહારાજના પવિત્ર નિર્મળ હૃદયવાળા એ સંતોને જોયા, એના દર્શન કર્યા, ભક્તોના દર્શન કર્યા. સંતો અને ભક્તોના દર્શન કરતાની સાથે જ મનમાં થઈ ગયું કે શાસ્ત્રાર્થ કરવા જેવું જ નથી. જેની પાસે આવા સંતો અને ભક્તો છે એની પાસે આપણા શાસ્ત્રાર્થમાં કઈ નહીં ઉપડ છે નહીં, માટે શાસ્ત્રાર્થ કરવાનું રહેવા દો. આપણે ભણ્યા છીએ એમની અંદર એવું આવ્યું હતું કે જ્ઞાનમ નામ સર્વ સાક્ષાત્કાર રૂપમ, કે ભગવાન હોય તો એને તમામ વસ્તુનો સાક્ષાત્કાર હોય. જો સ્વામિનારાયણ ભગવાન હોય તો આપણા સંકલ્પને જાણે. દુર્લભ રામે એવો સંકલ્પ કર્યો કે અત્યાર સુધી હું જે પણ કાંઈ ભણ્યો છું એ બધું મને કહી દેખાડે તો ભગવાન સાચા. ઉપરાંત અમે ત્યાં જઈએ, બીજો સંકલ્પ એનો કે તો અમને આસન નાખીને બેસાડે, અને ત્રીજું કે અમે જ્યારે વિદાય લેતા હોઈએ ત્યારે અમને સીધું સામાન અપાવે. આ દુર્લભ રામના સંકલ્પ. કામેશ્વરે એવો સંકલ્પ કર્યો કે ભગવાન હોય તો એવું તો કદાચ મનની તો કોઈ આ લોકના સિદ્ધ પુરુષ હોય એ પણ જાણી શકે, પણ ભૃગુ ઋષિએ ભગવાનને પાટું માર્યું તો ને એનું લાંછન, એનું ચિહ્ન એ કોઈ બીજા મનુષ્યની અંદર હોય નહીં ભગવાન સિવાય. એ ભૃગુ લાંછનનું ચિહ્ન જો સ્વામિનારાયણ ભગવાન દેખાડે ને તો ભગવાન સાચા, નહીતર નહીં. આવું નક્કી કરીને બંને ગઢપુરમાં દાદાના દરબારમાં આવ્યા. મહારાજ તો વિરાજમાન હતા. મહારાજે કીધું આવો આવો દુર્લભ રામ અને કામેશ્વર આવો આવો. અરે ભક્તો, આ બંને બ્રાહ્મણ ભક્તો છે એમને જગ્યા કરી દો. અરે જાવ અને આસન લેતા આવો. ગાલીચા પથરાવ્યા અને બંનેને બેસાડ્યા. બંનેને બેસાડીને મહારાજે કહ્યું દુર્લભ રામ સારું છે ને? હા મહારાજ સારું. તમે 12 વર્ષ સુધી કાશીની અંદર અભ્યાસ કર્યો, સાચું? તો કે હા સાચું. તમે શબ્દ રૂપાવલી ભણ્યા, ધાતુ રૂપાવલી ભણ્યા, સિદ્ધાંત કૌમુદી ઉપર ત્રણ ત્રણ રચનાકારોએ ભાષ્ય કર્યા છે, એ ભાષ્યને તમે ભણ્યા છો, સાચું? તો કે સાચું. એમ કહીને મહારાજ જે જે પણ કઈ ન્યાય, વૈશેષિક, વેદાંત, ઉત્તર મીમાંસા, પૂર્વ મીમાંસા જેટલો પણ અભ્યાસ કર્યો હતો ને, એ બધો જ કહી દીધો. દુર્લભ રામને થયું કે એક સંકલ્પ હતો પૂરો થઈ ગયો. બીજો સંકલ્પ શું હતો? આસન નાખીને એ તો મહારાજે પહેલા જ પૂર્ણ કરી દીધો. અને એક હવે ઈચ્છા બાકી હતી કે મહારાજ સીધું સામાન અપાવે. મહારાજે દાદા ખાચરને બોલાવ્યા અને કહ્યું, ભગત, આ બ્રાહ્મણ ભક્તો છે, આવ્યા છીએ, તો જે જ્યારે વિદાય થાય ને ત્યારે તમે એને સીધું સામાન આપજો. દાદા ખાચર સીધું સામાન લેવા માટે ગયા. એના બધા સંકલ્પ પૂર્ણ થયા. હવે સંકલ્પ બાકી હતો કામેશ્વરનો. એનો સંકલ્પ શું હતો? કે ભૃગુ લાંછનનું ચિહ્ન એ તો છાતીમાં છે, મહારાજ દેખાડે તો ભગવાન સાચા. મહારાજે એ વખતે લીલા જરકસી જામા ને સુરવાળ ને બધું ધારણ કર્યું હતું. મહારાજે જે કસ હોય ને એ કસ છોડવા લાગ્યા, અને કસ છોડી અને આમ છાતીમાં દેખાડ્યું મહારાજે, અને કામેશ્વરને કીધું તમે ઓરા આવો. એ ઓરા આવ્યા અને મહારાજે આમ જે વસ્ત્રો ધારણ કર્યા હતા કસ છોડીને આમ દેખાડ્યું કે જોઈ લ્યો ભૃગુ લાંછનનું ચિહ્ન. અને ભૃગુ લાંછનનું ચિહ્ન જોયું અને બંનેને નિશ્ચય થયો કે નહીં, ઉપનિષદોની અંદર જે પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ કહ્યા છે, જેને અનાદિ નારાયણ કહે છે, એ કોણ છે? એ સ્વામિનારાયણ ભગવાન છે. અને બંને આશ્રિત થયા. આગળ હવે અનંત એવો ગુણ ભગવાનનો કહે છે કે ભગવાન કેવા છે. ભગવાનનું સ્વરૂપ, ભગવાનના ગુણ, ભગવાનની કરુણા કેટલી અનંત. આપણે એમ કહીએ કે ભગવાન કેટલા દયાળુ, તો કેટલા દયાળુ? અનંત, જેનો કોઈ પણ અંત ન પામી શકે. જે ભગવાનને દેશ, કાળ અને સ્થાનનું, વસ્તુનું પરિચ્છેદ કે સીમા એ નડતી નથી, એટલા ભગવાન અનંત સ્વરૂપ છે. અને ભગવાન નારાયણ કહે છે કે હે નારદજી, અમે આવા ભગવાનની ઉપાસના કરીએ છીએ કે જે ઉપનિષદોની અંદર ભગવાનનું સ્વરૂપ લક્ષણ કહ્યું છે, એ અનાદિ નારાયણની ઉપાસના અમે કરીએ છીએ. એટલે ભગવાન નારાયણ એ કોની ઉપાસના કરે છે? જે અનાદિ નારાયણ છે એની ઉપાસના કરે છે. વળી એ ભગવાનને કેવા જાણે છે? તો કે ભગવાનનો આકાર કેવો. આનાથી તો કઈ ભગવાનનો આકાર નક્કી ન થયો. તો કે ભગવાન સાકાર છે કે નિરાકાર? તો કહ્યું કે પુરુષ, ભગવાનનો પુરુષ આકાર છે. માઇકનો આકાર હોય, સ્ત્રીનો આકાર, પુરુષનો આકાર, કેવો આકાર? તો કે પુરુષનો આકાર. પુરુષનો આકાર, તો પુરુષ શબ્દ આપણે કેમ વાપરી શકીએ ભગવાન માટે? તો કે પુરુષ શા માટે કહ્યા? ભક્ત મનોરથ પૂરકત્વાત દોષ નિવારકત્વાત ચ પુરુષ. કે પોતાના શરણે આવેલા જે ભક્તો છે એના તમામ મનોરથોને ભગવાન પૂર્ણ કરે છે, એટલા માટે પુરુષ છે. માત્ર એટલું જ નહીં, એ ભગવાન જેમ ત્યાજ્ય દોષોના વિરોધી છે, એમ પોતાના શરણે આવેલો જે જીવ એના પણ ભગવાન દોષોને નિવારે છે, માટે ભગવાનને પુરુષાકાર કહ્યા. તો વળી પાછો પ્રશ્ન થાય કે આપણી જેવો આકાર છે ભગવાનને માયિક? તો કે નહીં, દિવ્ય વિગ્રહ. આપણા જેવું પંચભૂતનું માયિક શરીરે ભગવાનને નથી, એટલે દિવ્ય વિગ્રહ વાળા છે. વળી પાછો પ્રશ્ન થાય કે ભગવાનના એવા સત્પુરુષ છે, એ પણ પોતાના આશરે આવેલા હોય, એ પણ પોતાના ભક્તને ભગવાનની ઉપાસનાના બળે કરીને એના દોષોને નિવારે છે, એની ઈચ્છાને પૂર્ણ કરે છે. તો પુરુષ તો સત્પુરુષ હોય એને પણ કહી શકાય? તો કે નહીં, મહાપુરુષ. એ તમામ આવા જે પુરુષો છે ભગવાનની ઉપાસના કરીને આવા સામર્થ્ય વાળા છે, એ તમામ પુરુષોમાં એ ભગવાન મહાપુરુષ છે. એ તમામ પુરુષોના પણ ભગવાન પુરુષ છે. પછી વાસુદેવ કહ્યું. વાસુદેવ મહાત્મ્યની કથા ચાલે છે ને. ગઈકાલે આપણે એક જ અર્થ જોયો હતો, વસતિ ઇતિ વાસુદેવ, વસતિ ચ સર્વસ્મિન, વાસયતિ ચ સર્વાન સ્વસ્મિન ઇતિ વાસુહુ. કે જે ભગવાન તમામ વસ્તુઓની અંદર વ્યાપકપણે રહેલા છે અને વાસયતિ ચ સર્વાન સ્વસ્મિન, કે તમામ વસ્તુ પદાર્થ માત્રને પોતાની અંદર વાસ કરાવી શકે એને કહેવાય વાસુ. દેવ કોને કહેવાય? તો કે દિવ્યતિ ગચ્છતિ ઇતિ દેવઃ. જે ભગવાન આ તમામ વસ્તુને પોતાની અંદર વાસ કરાવે એટલે એમ થાય કે માયાનો પાશ ભગવાનને લાગતો હશે? તો કે નહીં. છતાં પણ જે ભગવાન જેવા દિવ્ય છે એવા ને એવા દિવ્ય રહે છે. ઇવન કે માયા જો ભગવાનના સંબંધમાં આવે તો એ પણ તમામ માયાને પણ બ્રહ્મરૂપ કરી મૂકે એવા ભગવાન દિવ્ય છે, એવા ભગવાન વાસુદેવ છે. હે નારદજી, અમે એવા ભગવાનની ઉપાસના કરીએ છીએ. પછી આગળ ભગવાન કહે છે, એક સેવ દેવોનો પિતરો ચેતિ વિતિબો આવાભ્યાં પૂજ્યતે સોસો ઈ દેવે પિત્રે ચ કલ્પિતે. કે હે નારદજી, એ જ ભગવાનને તમે અમારા માતા જાણો, એ જ ભગવાનને પિતા જાણો અને એ જ ભગવાનને દેવ જાણો. નારદજીના પ્રશ્નનો જવાબ આપી દીધો કે આવી રીતે જે રહેલા ભગવાન છે એની અમે ઉપાસના કરીએ છીએ. અમારા માતા એ જ છે, પિતૃ એ જ છે, દેવ એ જ છે અને એને જ અનુલક્ષીને અમે એની ઉપાસના કરીએ છીએ, અમે એનું જ પૂજન કરીએ છીએ. નાસ્તિ તસ્માત પરતર પિતા દેવોથ અથવા દ્વિજ. એ ભગવાનથી પર અમે બીજા કોઈને નથી માન્યા, એને જ અમે સર્વસ્વ માન્યા છીએ. આત્મા નો સહ વિજ્ઞેય, એ ભગવાનને તમે અમારા આત્મા જાણો. અહીંયા ઉપાસના કઈ રીતે કરવી એની લિંક જોડી હતી ને, કે ભગવાન નારાયણ એ ભગવાનની કઈ રીતે ઉપાસના કરે છે? તો કે ભગવાનને એ પોતાના આત્મા જાણે છે. પોતે શરીર છે અને ભગવાન પોતાના શરીરી છે. શરીરી ભાવે પોતે ઉપાસના કરે છે. બીજું આત્મા કહ્યું, આપણી અંદરથી આત્મા નીકળી જાય તો બહુ ગહન શબ્દ છે ઓ આત્મા. આપણે એમ કહી શકીએ કોઈને કે તમે અમે તમને ખૂબ પ્રેમ કરીએ, તમે અમારા પ્રિયતમ, અમે તમારા, પણ તમે અમારા આત્મા એવું કોઈ કહી શકે નહીં. ભગવાન કહે કે એ અમારા આત્મા છે. જેવી રીતે આપણું શરીર આત્મા વિના નથી રહી શકતું, એમ અમે અત્યારે જે છીએ, અમારું જે સ્વરૂપ છે એ એના વિના ટકી શકે એમ નથી. એ અમારા અવતારી છે, અમે તો એના અવતાર છીએ. અવતાર અવતારી તરીકેની ઉપાસના. ત્રીજું, સ્વામી સેવક ભાવપણેની ઉપાસના. ચોથું, તદાત્મક ભાવપણેની ઉપાસના. નારદજીને ભગવાન એમ કહે છે કે અત્યારે તો અમે તમને પ્રત્યક્ષ રૂપે દેખાઈએ છીએ, પણ અમારા પણ અંતર્યામી જે ભગવાનને ઉપનિષદોની અંદર કીધા છે એ ભગવાન સાથે અમારે તદાત્મકપણું છે, તદાત્મ્ય ભાવ છે. એ ભગવાનના સ્વરૂપનો અમને નિર્વિકલ્પ નિશ્ચય છે. અને મહારાજે કહ્યું કે એવી રીતે જે નિર્વિકલ્પણે નિશ્ચય એને ખુલ્લી આંખે પણ સમાધિ છે, આંખ બંધ કરવાની એને જરૂર નથી. આવી રીતે ભગવાનને જે જાણ્યા છે ભગવાન નારાયણે, એમાં કોઈ દિવસ મનમાંથી પણ એને સંકલ્પ થતો નથી કે આવા ભગવાન હશે કે નહીં હોય. આપણે ક્યારેક ક્યારેક વાતો સાંભળીએ આપણને એમ થઈ જાય કે હશે કે નહીં હોય, પણ એમને ક્યારેય સંશય થતો નથી. એટલે તદાત્મકપણે ઉપાસના છે અને એ ઉપાસનાના બળે કરીને ઉપાસ્ય જે હોય એના ગુણ ઉપાસકમાં આવે ને. એટલે કે ભગવાન જેમ નિર્દોષ છે એમ નર નારાયણ ભગવાન સંતો માટે ભગવાને મહારાજે શિક્ષાપત્રીમાં કહ્યું કે ઋષભદેવની જેમ સંતોએ વર્તવું, પણ વચનામૃતમાં મહારાજે કહ્યું કે ભગવાન નર નારાયણ સિવાય ઋતે નારાયણમ, કે ભગવાન નર નારાયણ સિવાય ભગવાનની મોહ પમાડનારી સ્ત્રી રૂપ એવી જે માયા એનાથી કોઈ નિર્લેપ રહી શકતો નથી. મહારાજે આદર્શ રૂપે સંતો માટે ભગવાન નર નારાયણને દેખાડ્યા છે. કે એ ભગવાનની ઉપાસનાના બળે કરીને આપણે પણ નર નારાયણ જેવા થઈશું, એટલે કે એ જેવા નિર્દોષ છે એવું બીજું કોઈ નિર્દોષપણે વર્તી શકતું નથી. એનું કારણ એ છે કે એમની જેવી એમને જેવી ઉપાસનાની દ્રઢતા છે, એ ઉપાસના એ કરીને ભગવાન નર નારાયણમાં જેવા ભગવાનના જેવા ગુણો છે એવા ગુણો આવ્યા છે એવા બીજા કોઈનામાં આવ્યા નથી. સ્વર્ગની અંદર દેવતાઓએ અપ્સરાઓને ભગવાન પાસે મોકલી કે ભગવાન પોતાની સાધનામાંથી કંઈક ચલિત થાય તો. એ વખતે ભગવાને આંખો ખોલી અને થોડું ક્રોધ કર્યો, ક્રોધ તો ન કર્યો પણ આંખો ખોલી એટલે તમામ અપ્સરાઓ ડરી ગઈ. કેમ? કારણ કે ભગવાન એ શાપ આપીને બાળી દેશે તો. એટલે ભગવાને ક્રોધ પણ ન કર્યો. એ વખતે ભગવાને કીધું કે તમે ડરોમાં, તમે અમને મોહ કમાડવા માટે જરા પણ સમર્થ નથી. તમારે જોઈએ છીએ ને સ્વર્ગમાં ન હોય ને એવી અપ્સરા હું આપું, એમ કરીને આપ જે હાથ ઘસો ને, ઉર્વશી નામની અપ્સરા એમાંથી નીકળી, સ્વર્ગમાં નહોતી. એવા ભગવાન નિર્દોષપણે વર્તે છે. કેમ? કારણ કે એમને પોતાના સ્વામી એવા જે ભગવાન અહીંયા જે વાત કરીને એવા ભગવાન એમની ઉપાસનાનું એમને બળ છે. આવી રીતે ભગવાન નર નારાયણ એ નારદજીને પોતે અવતાર છે અને એ અવતારને અવતારીની ઉપાસના છે એવી દ્રઢતા નારદજીને કરાવે છે અને એવો ઉપદેશ આપે છે કે તમારે પણ આવી રીતે ઉપાસના કરવી. ક્યાં ક્યાં પાંચ વાત થઈ? એક તો સ્વામી સેવક ભાવે, શરીર શરીરી ભાવે, અવતાર અવતારી તદાત્મકપણે, અને પાંચમું શું? નિર્લેપ ભાવે, જે તદાત્મકપણે એમ ઉપદેશ કરે છે કે તમે તો અમારા દર્શન કરો છો પણ આ એ ભગવાન છે, એ જ અમારી અંદર રહેલા છે અને એની જ ઉપાસના તમારે કરવાની છે. આવી રીતે ભગવાન એ વાસુદેવ મહાત્મ્ય દ્વારા આપણને ઉપાસના કરતા શીખવે છે. જ્યારે ભીષ્મ પિતામહની વાત આવી હતી ત્યારે પણ એમાં એવું કહ્યું હતું કે ભલે પોતે બાણશૈયા ઉપર સૂતેલા છે પણ પ્રાપ્તા ચ્યુતેન, કે અવ્યગ્ર મનથી ક્યારેય પણ એમને ભગવાનના સ્વરૂપમાં તર્ક નથી થતો, નિશ્ચળ રીતે એ ભગવાનના સ્વરૂપમાં જોડાઈ ગયા છે, એટલે દુઃખ હોવા છતાં પણ ભગવાનની સાથે તદાત્મકપણાને લીધે, ભગવાનની ઉપાસનાની દ્રઢતાને લીધે એને બધું દુઃખ હતું એ ભૂલાઈ ગયું છે અને એ ભગવાનના સ્વરૂપનો બોધ આપી શક્યા છે. આ વાસુદેવ મહાત્મ્યમાં જે જે પાત્રો આવે છે એ તમામ પાત્રો આપણને ભગવાન ભજવાની રીતિ, ભગવાનની ઉપાસના કરવાની રીતિ આપણને શીખવે છે. અહીંયા અવતાર અને અવતારીનું નિરૂપણ આવ્યું એ વચનામૃતમાં પણ મહારાજે મધ્યના 64માં વચનામૃતમાં એ વાતનો ઉલ્લેખ કર્યો છે કે અવતાર અને અવતારી એ બંને એક નથી, એ બંને અલગ અલગ છે. ત્યારે આજે આપણે ઉપાસના કઈ રીતે કરવી એ શીખા, આવતીકાલે અવતાર અને અવતારીમાં કઈ રીતે ભેદ છે એની થોડીક વાતો લઈ અને આપણે આગળ વધીશું. આજની કથાને અહીં જ વિરામ આપીએ. સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સહજાનંદ સ્વામી મહારાજની જય હરે કૃષ્ણ મહારાજની જય ખૂબ સુંદર રીતે વાસુદેવ મહાત્માની કથા ચાલી રહી છે વાલા ભક્તજનો જેમ કોઈ અભ્યાસ કરનાર વિદ્યાર્થી ધીમે ધીમે એમને પણ ખબર ના પડે એવી રીતે એનો કોર્સ ચાલતો હોય એનું શ્રવણ મનન નિધિધ્યાસ થતું હોય વચ્ચે વચ્ચે પરીક્ષાઓ આવતી જાય અને વર્ષાંતે વાર્ષિક પરીક્ષામાં એનું રિઝલ્ટ આવે એમ આપણો પણ ભગવાનનો મહિમા સમજવાનો કોર્સ ભગવાન શ્રી કૃષ્ણ પણ ભણવા માટે ગયા હતા ને એમ આપણે પણ જો અત્યારે સંતોના સાનિધ્યમાં બેસીને વાસુદેવ મહાત્મા ગ્રંથના આધારે મહિમાનો કોર્સ કરી રહ્યા છીએ ભગવાનની ઉપાસના કેમ કરવી પાંચ પ્રકાર સ્વામીએ બતાવ્યા અવતાર અવતારીનો ભેદ આવતીકાલે બતાવશે વન બાય વન જે સબ્જેક્ટ આવે છે વન બાય વન મહારાજથી નજીક થવા ઉપાસના સમજવા મહિમા સમજવા નિશ્ચયની દ્રઢતા કરવા માટે જે સમજણ આપણા હૃદયમાં દ્રઢ થતી જાય અને વર્ષાંતે જેમ પરીક્ષા આવે ને એમ માસાંતે આપણે પણ પરીક્ષા લેવી છે સંતો આપણી પરીક્ષા લે કે આજ કરતાં કાલ બહેતર બનવું છે આજ જેવો મહિમા છે એ કરતાં વિશેષ મહિમા આપણા હૃદયમાં સ્થિર થાય આજે જેવી મહારાજની ઉપાસના છે એથી વિશેષ મહારાજની ઉપાસના કરી અને મહારાજથી આપણે નજીક બનીએ એવી ઠાકોરજીના ચરણોમાં આ ધનુર્માસના દિવસોમાં પ્રાર્થના કરીએ આજની ધનુર્માસ કથામાં ધૂનપ્રસાદ અને ઠાકોરજીના થાળના મુખ્ય યજમાન તરીકે જેમની સેવા રહી છે એવા ભક્તરાજ નટુભાઈ કેશવજીભાઈ વિડજા ગામ જૂના ઘાટીલા ભૂતપૂર્વ વિદ્યાર્થી ચંદ્રેશકુમાર મધુભાઈ કિકાણી કોઠા પીપળિયા સહયજમાન તરીકે જેમની સેવા રહી છે એવા અક્ષર નિવાસી મૂળજી બાપા ડાભીની પુણ્ય સ્મૃતિમાં નંદલાલભાઈ ડાભી વિશાલભાઈ બાબરિયા ચુનીભાઈ કલોલા રમેશભાઈ હરખાણી મહેશભાઈ વાડોદરિયા ભીખાભાઈ મોલિયા જેમિલ મથુરભાઈ શાહ એમના જન્મદિવસ નિમિત્તે આજની ધૂનપ્રસાદ અને ઠાકોરજીના થાળ રહ્યા છે જે કોઈ ભક્તજનો હાજર હોય તો એ ભક્તો પોતાની જગ્યાએ એકવાર ખાલી ઊભા થાય જો અહીંયા હોય તો એટલે સંતોની સહેજે દ્રષ્ટિ પડે અને ભક્તોની દ્રષ્ટિમાં આવે તો એમને પણ મહારાજ વિશેષ આશીર્વાદ પાઠવે આપણે તાળીઓથી યજમાન શ્રીઓને વધાવીએ એમને આશીર્વાદ પાઠવીએ કે મહારાજ એમના હૃદયમાં પણ ખૂબ સત્સંગ ભક્તિનું બળ આપે બોલો સ્વામિનારાયણ ભગવાનની જય